श्री ब्रह्म पुराण अध्याय 67 समुद्र ऋषि सत्र वगैरे तीर्थों महिमा तथा गौतमी महात्मय उपसंहार। ब्रह्मा जी कहे छे, नारद, सामुद्र तीर्थ समस्त तीर्थों फल आपनारु छे, तेना स्वरूप नु वर्णन करू छू, मन दईने सांभळो। गौतमे विदाय कर्या पछी पापनाशीनी गंगा जारे त्रणे लोकनो उपकार करवा माटे ब्रह्मगिरीथी पूर्व समुद्र तरफ चाल्या, त्यारे मार्गमां मैं तेमना जळने लईने कमंडळमां राखी लीधुं। परमात्मा शिवे तेमने मस्तक पर चढ़ाव्या। ते गंगाजी भगवान विष्णुना चरणोमांथी प्रगट थया छे। ब्रह्मर्षि गौतमे मृत्युलोकमां तेमनो अवतरण करावियुं छे। ए स्मरण मात्रथी सर्व पापोने हरनारा छे अने गुरुओना पण गुरु छे। समुद्र जारे तेमने पोतानी तरफ आवता जोया त्यारे मनमन विचार कर्यो, जे समग्र जगतना वंदनीय अने बधाना ईश्वरी छे, जेमने ब्रह्मा अने शिव वगैरे देवताओ पण मस्तक नमावे छे, तेमनु स्वागत करवा माटे मारे थोड़े दूर सुधी आगळ जवुं जोईए, अन्यथा मारा धर्ममां दोष आवशे। जे पोताना घरे आवी रहेला महापुरुषने लेवा माटे मोहवश स्वयं उपस्थित थतो नथी, ते पापीनी रक्षा करनार बन्ने लोकमां कोई नथी। आवो विचार करीने समुद्र मूर्तिमान थई हाथ जोड़ीने विनित भावे गंगाजीनी समीप आव्यो अने आ प्रमाणे बोल्यो, देवी, तमारू आ जल जे आकाश पाताळ अने पृथ्वी लोकमां फैलायुं छे ते मारामां आवीने मळे एना माटे हुं कई कहीश नहीं। मारी अंदर रत्न, अमृत, पर्वत, राक्षस अने असुर रहे छे, एमने तथा અન્ય અન્ય ભયંકર જળચરોને પણ હું ધારણ કરું છું। મારા જળમાં લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ સદા શયન કરે છે। અચરાચર જગતમાં મારા માટે કંઈ પણ અસંભવ નથી। હું તમારું સ્વાગત કરવા અહીં સુધી આવ્યો છું જે પોતાનાથી મોટા પુરુષના આગમન માટે અહંકાર વશ આગળ જઈને તેનું સ્વાગત કરતો નથી, તે ધર્મથી ભ્રષ્ટ થઈને નરકમાં પડે છે। અભ્યાગતે કુર્યાત પ્રત્યુસ્થાનમ પ્રત્યુત્થાનમ નયો મદાત સધર્મા આદિ પરિભ્રષ્ટો નિરયમ તુ સમાપ્નુયાત। 172 અધ્યાયનો 11મો શ્લોક। ભગવતી ગંગા, તમને એક પ્રાર્થના કરું, તમે 7 ધારાઓમાં આવીને મને મળો। જો એક જ ધારા રૂપે આવીને મળશો તો હું તમારા અસહ્ય વેગને ધારણ કરી નહીં શકું। સમુદ્રની આ વાત સાંભળીને ગૌતમી ગંગાએ કહ્યું, તમે મારી આ વાત માનો। સપ્તઋષિઓના જે અરુંધતી વગેરે પત્નીઓ છે તે બધાને તેમના પતિદેવો સહિત લઈ આવો, ત્યારે હું નાના રૂપમાં થઈ જઈશ। બહુ સારું કહીને સમુદ્ર સપ્તઋષિઓ અને તેમની પત્નીઓને લઈ આવ્યો। ત્યારે ગોદાવરી દેવી 7 ધારાઓમાં વિભક્ત થઈ ગયા અને તે જ રૂપમાં તેમનો સમુદ્ર સાથે સંગમ થયો। સપ્તઋષિઓના નામ પર એ સપ્તગંગાના નામે વિખ્યાત થયા। ત્યાં ભક્તિપૂર્વક જે સ્નાન, દાન, શ્રવણ, પાઠ અને સ્મરણ વગેરે શુભ કર્મ કરવામાં આવે છે તે સમસ્ત અભિષ્ટ વસ્તુઓને આપનારું છે। પાપની નિવૃત્તિ, ભોગ અને મોક્ષની પ્રાપ્તિ તથા મનની પ્રસન્નતાને માટે ત્રણેય લોકમાં સામુદ્ર તીર્થથી વધીને બીજું કોઈ તીર્થ નથી। સામુદ્ર તીર્થ સિવાય ત્યાં ઋષિ સત્ર તીર્થ પણ છે, જ્યાં 7 ઋષિ તપસ્યા માટે બેઠા હતા અને જ્યાં ભીમેશ્વર શિવ વિરાજમાન છે। ત્યાંની કથા આ પ્રમાણે છે। 7 ઋષિઓએ ગંગાને 7 ધારાઓમાં વિભક્ત કર્યા છે। એક દક્ષિણની ધારા વાસિષ્ઠી કહેવાય છે, એનાથી ઉત્તરની વૈશ્વામિત્રી, તેનાથી ઉત્તરની વામદેવી, વચ્ચેની ધારા ગૌતમી, તેનાથી ઉત્તરની ભારદ્વાજી, તેનાથી ઉત્તરની આત્રેયી અને અંતિમ ધારા જમદગ્નિ છે। તે બધા ઋષિઓએ મળીને ત્યાં બહુ મોટા સત્રનું અનુષ્ઠાન કર્યું। તે દરમિયાન દેવતાઓનો પ્રબળ શત્રુ વિશ્વરૂપ અહીં આવ્યો અને બ્રહ્મચર્ય તથા તપસ્યા દ્વારા તેણે ઋષિઓને પ્રસન્ન કરીને વિનયપૂર્વક પૂછ્યું, મુનિવર, યજ્ઞ અથવા તપસ્યા બંનેમાંથી જે ઉપાય પણ મને બળવાન પુત્ર પ્રાપ્ત થાય કે જેને દેવતા પણ પરાસ્ત ન કરી શકે તે ઉપાય કહો। ત્યારે પરમ બુદ્ધિમાન વિશ્વામિત્રે કહ્યું, તાત, કર્મ દ્વારા વિવિધ પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે। 3 કારણોમાં કર્મ જ પ્રથમ કારણ છે, બીજું કારણ કર્તા છે તથા ત્રીજું કારણમાં ઉપાદાન અને બીજ વગેરે ઉપકરણ છે। ઉપાદાન અને બીજને વિદ્વાનોએ કર્મ માન્યું નથી। જ્યાં અનેક કારણ ઉપસ્થિત હોય ત્યાં કર્મ જ પ્રધાન કારણ સિદ્ધ થાય છે। કેમ કે કર્મ કરવાથી ફળની સિદ્ધિ જોવા મળે છે અને ન કરવાથી નથી જોવા મળતી, તેથી ફળની સિદ્ધિ કર્મને જ આધીન છે। કર્મ પણ બે પ્રકારના છે, ક્રિયમાણ અને કૃત। ક્રિયમાણ કર્મનું જે જે સાધન છે તે કર્તવ્ય છે। વિદ્વાન પુરુષ કર્મ કરતા જે જે ભાવના કરે છે તેને અનુરૂપ જ ફળની સિદ્ધિ થાય છે। જો ભાવના વિના જ વિધિપૂર્વક કર્મનું અનુષ્ઠાન કરે છે તો તેને અન્ય પ્રકારનું ફળ મળે છે, પરંતુ ભાવના સાથે કર્મ કરવાથી સંપૂર્ણ ફળ એ ભાવના અનુસાર જ મળે છે। તેથી તપ, વ્રત, દાન, જપ અને યજ્ઞ વગેરે ક્રિયાઓ કર્મને અનુરૂપ ભાવ હોવાથી જ અભિષ્ટ ફળ આપે છે। ભાવ પણ ત્રણ પ્રકારનો છે, સાત્વિક, રાજસ અને તામસ। જે ભાવનાને અનુરૂપ કર્મ થશે તેવું જ ફળ મળશે, તેથી ફળની પ્રાપ્તિ કર્મ અનુસાર અને ભાવનાને અનુરૂપ થાય છે, માટે કર્મોની સ્થિતિ વિચિત્ર છે। એવું સમજીને વિદ્વાન પુરુષે પોતાની ઈચ્છાને અનુરૂપ ભાવ પણ બનાવવો જોઈએ, પછી તેને અનુરૂપ કર્મ પણ કરવા જોઈએ। ફળ આપનાર પણ જ્યારે ફળ ઈચ્છનારને ફળ આપવા પ્રવૃત્ત થાય છે ત્યારે તેના કર્મ અને ભાવના અનુસાર જ એ ફળ આપે છે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોનું કારણ ધર્મ કર્મ છે। જો નિષ્કામ ભાવે કર્મ કરવામાં આવે તો તે મુક્તિદાયક થાય છે અને સકામ ભાવે કરવામાં આવે તો તે જ બંધનનું કારણ બની જાય છે। પોતાના ભાવ અનુસાર કર્મ થાય છે તથા તે જ આ લોક અને પરલોકમાં વિવિધ પ્રકારના ફળ આપે છે। ભાવને અનુકૂળ કર્મ થાય છે અને તે અનુસાર ભોગ મળે છે। તેથી ભાવ સૌથી અગત્યની વસ્તુ છે। તમે પણ ભાવ અનુસાર કર્મ કરો, પછી જે ઈચ્છો છો તે પ્રાપ્ત થઈ જશે। બુદ્ધિમાન વિશ્વામિત્ર મુનિના વચન સાંભળીને વિશ્વરૂપે તામસ ભાવનો આશ્રય લઈને દીર્ઘકાળ સુધી તપસ્યા કરી। મુખ્ય મુખ્ય ઋષિઓના કહેવા છતાં પણ તેણે પોતાના ક્રોધને અનુરૂપ દેવતાઓને માટે ભયંકર કાર્ય કર્યું। ભયંકર કુંડ ખોદીને તેમાં ભીષણ અગ્નિદેવને પ્રજ્વલિત કર્યા અને તેમાં બેસીને મનમાં અત્યંત ભયાવહ રૌદ્ર રૂપનું આત્મરૂપમાં ચિંતન કર્યું। તેને આવી તપસ્યા કરતો જોઈને આકાશવાણી થઈ, ભીમ સ્વરૂપ શિવજીના મહિમાને કોણ જાણે છે, એ આખા જગતને ઉત્પન્ન કરે છે તો પણ તેમાં આસક્ત થતા નથી। આટલું કહીને આકાશવાણી મૌન થઈ ગઈ। મુનીશ્વર ભગવાન ભીમેશ્વરને નમસ્કાર કરીને પોતપોતાના આશ્રમમાં ચાલ્યા ગયા। વિશ્વરૂપ મહાભીમ અત્યંત ભયંકર હતો, તેના કર્મ પણ ભીષણ હતા, તેની આકૃતિ પણ ભયંકર હતી, તેના હૃદયનો ભાવ પણ ભયાનક જ હતો। તેણે ભીમ સ્વરૂપ ભગવાન રુદ્રનું ધ્યાન કરીને અગ્નિમાં પોતાની આહુતિ આપી દીધી। ત્યારથી તેના દ્વારા આધારિત ભગવાન શંકર ભીમેશ્વર કહેવાય છે। કરવામાં આવેલું સ્નાન અને દાન નિસંદેહ મોક્ષ આપનારું થાય છે। જે સદા ભક્તિપૂર્વક આ પ્રસંગનો પાઠ અને શ્રવણ કરે છે તથા દેવતાઓના સ્વામી ભીમ સ્વરૂપ ભગવાન શિવને પ્રણામ કરે છે તેને ભગવાન શંકર પોતાના ચરણોમાં સ્થાન આપીને મુક્તિ પ્રદાન કરે છે। આમ તો ભગવતી ગોદાવરી સર્વત્ર અને હંમેશા સંપૂર્ણ પાપ સમૂહનો વિનાશ કરનારા તથા મોક્ષ આપનારા છે, છતાં પણ જ્યાં એ સમુદ્રને મળ્યા છે ત્યાં તેમનું મહાત્મય ઘણું વધેલું છે। જે પુણ્યાત્મા મનુષ્ય ગોદાવરી સાગર સંગમમાં સ્નાન કરે છે તે પોતાના પૂર્વજનો નરકમાંથી ઉદ્ધાર કરીને સ્વયં પણ ભગવાન શિવના ધામમાં જાય છે। જે વેદાંત દ્વારા જાણવા યોગ્ય તથા સૌના ઉપાસ્ય છે, સાક્ષાત તે બ્રહ્મ જ ભીમેશ્વર રૂપે પ્રગટ છે। ભીમેશ્વરના દર્શન કરી લેવાથી જીવ પછી ભયંકર દુઃખ આપનારા સંસારમાં પ્રવેશ કરતા નથી। દેવતાઓના પણ વંદનીય ગંગાજી જ્યારે સમુદ્રમાં મળ્યા ત્યારે બધા દેવતાઓ અને મુનિ તેમની પાછળ પાછળ સ્તુતિ કરતા કરતા ગયા। વશિષ્ઠ, જાબાલી, યાજ્ઞવલ્ક, ક્રતુ, અંગિરા, દક્ષ, મરીચી, અન્ય વૈષ્ણવો, સાતાતપ, શૌનક, દેવરાત, ભૃગુ, અગ્નિવેશ, અત્રિ, મનુ, ગૌતમ, કૌશિક, તુંબુરુ, પર્વત, અગસ્ત્ય, માર્કંડે, પીપ્પલ, ગાલવ, યોગીજન, વામદેવ, આંગિરસ તથા ભાર્ગવ, સમસ્ત પુરાણવેતા મહર્ષિ પ્રસન્ન ચિત્તે વૈદિક મંત્રો દ્વારા દેવી ગોદાવરીની સ્તુતિ કરતા હતા। ગોદાવરીને સમુદ્રમાં મળેલા જોઈને ભગવાન શિવ અને વિષ્ણુએ પણ મુનિઓને પ્રત્યક્ષ દર્શન આપ્યા। દેવતાઓ અને પિતૃઓએ પણ સર્વની પીડા હરનારા તે બંને દેવતાઓના દર્શન અને સ્તવન કર્યા। આદિત્ય, વસુ, રુદ્ર, મરુદગણ, લોકપાલ આ બધા હાથ જોડીને ભગવાન શિવ અને વિષ્ણુની સ્તુતિ કરતા હતા। સમુદ્ર અને ગંગાના સાત પ્રસિદ્ધ સંગમો પર ભગવાન શિવ અને વિષ્ણુ સદા સ્થિત રહે છે। ત્યાં મહાદેવજી ગૌતમેશ્વરના નામે વિખ્યાત છે। લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ પણ ત્યાં નિત્ય નિવાસ કરે છે। મેં ત્યાં જે શિવની સ્થાપના કરી છે તે શિવલિંગ બ્રહ્મેશ્વરના નામે પ્રસિદ્ધ છે. દેવતાઓ સહિત મેં પોતાના માટે ભગવાન વિષ્ણુની જ સ્તુતિ કરી હતી. તે શિવ ભગવાન માટે વિષ્ણુની જ સ્તુતિ કરી હતી. તે વિષ્ણુ ત્યાં ચક્રપાણીના નામે વિખ્યાત છે. ત્યાં ઐન્દ્ર તીર્થ પણ છે અને તેને હયગ્રીવ તીર્થ પણ કહે છે. ત્યાં સોમતીર્થ પણ છે જ્યાં ભગવાન શિવ સોમેશ્વરના નામે પ્રસિદ્ધ છે. એકવાર ઇન્દ્રે મોટા મોટા યજ્ઞો દ્વારા મારી આરાધના કરીને મને પ્રસન્ન કરીને પોતાનો મનોરથ પૂર્ણ કર્યો હતો. ત્યારથી હું પણ સૌ કોઈનો ઉપકાર કરવા માટે ત્યાં રહું છું. વિષ્ણુ અને શિવ તો ત્યાં છે જ. અગ્નિએ જ્યાં યજ્ઞ કર્યો તે સ્થાન અગ્નિ તીર્થના નામથી પ્રસિદ્ધ છે. ત્યાર પછી આદિત્ય તીર્થ છે જ્યાં વેદમય આદિત્ય દરરોજ મધ્યાહન કાળે બીજું રૂપ ધારણ કરીને મારા એટલે કે શિવના બીજું રૂપ ધારણ કરીને મારા શિવના તથા વિષ્ણુના દર્શન તથા ઉપાસના કરવા માટે આવે છે. ત્યાં મધ્યાહન કાળે બધા વંદનીય છે કેમ કે સૂર્ય ત્યાં કોઈ પણ રૂપમાં આવી જાય એવી સંભાવના હોય છે. એ સિવાય પર્વત શ્રેષ્ઠ ઇન્દ્ર ગોપ પર એક બીજું તીર્થ પણ છે જ્યાં કોઈ કારણવશ ગિરિરાજ હિમાલય મહાન શિવલિંગની સ્થાપના કરી હતી તેથી તેને અદ્રી તીર્થ કહે છે. ત્યાં કરેલું સ્નાન અને દાન સગડી અભિષ્ટ વસ્તુઓ આપનાર તથા શુભ છે. આ પ્રમાણે ગૌતમી ગંગા બ્રહ્મગીરીથી નીકળીને જ્યાં સમુદ્રને મળે છે ત્યાં સુધીના થોડા તીર્થોને મેં સંક્ષેપમાં વર્ણન કર્યું છે. ગૌતમી ગંગા વેદ અને પુરાણોમાં પણ પ્રસિદ્ધ છે. ઋષિઓ દ્વારા પણ તેમની ખ્યાતિ થઈ છે. સમગ્ર વિશ્વે તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું છે. તેમનો પ્રભાવ અત્યંત મહાન છે. નારદ, કોનામાં એટલી શક્તિ છે કે ગોદાવરીના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરી શકે. જે ભક્તિપૂર્વક તેમના ગુણગાનમાં પ્રવૃત્ત થઈને તેમના મહિમાનું દિગ્દર્શન કરાવે છે તેના એમ કરવામાં કોઈ અપરાધ નથી. તેથી મેં પણ લોક કલ્યાણના ઉદ્દેશ્યથી અત્યંત પ્રયાસ કરીને ગંગાના મહાત્મ્યનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. ગોદાવરીના દરેક તીર્થનો પ્રભાવ કોણ વર્ણવી શકે એમ છે. ક્યાંક કોઈ સ્થાન પર કોઈ વિશેષ સમયમાં કોઈ ઉત્તમ તીર્થ પ્રગટ થાય છે, પરંતુ ગૌતમીમાં સદા સર્વત્ર તીર્થોનો વાસ છે. મનુષ્યને માટે સર્વત્ર અને દરેક સમયે પવિત્ર છે. તેમના ગુણોનું વર્ણન કોણ કરી શકે છે? તેમના માટે તો માત્ર નમસ્કાર કરવા એ જ ઉચિત લાગે છે. નારદજીએ કહ્યું, શ્રેષ્ઠ, આપ ગંગાને ત્રણે દેવતાઓ સાથે સંબંધ રાખનારા કહો છો. બ્રહ્મર્ષિ ગૌતમ દ્વારા લાવવામાં આવેલા લોકભાવની ગંગા પરમ પવિત્ર અને કલ્યાણમય છે. તેમના આદિ મધ્ય અને અંતમાં બંને તટો પર ભગવાન વિષ્ણુ શિવ તથા આપ સ્વયં વ્યાપ્ત છો. તેમનો મહિમા સાંભળીને મને તૃપ્તિ થતી નથી. આપ ફરીથી સંક્ષેપમાં તેમનું મહત્વ જણાવો. બ્રહ્માજી બોલ્યા, બેટા, ગંગા પહેલા મારા કમંડળમાં હતા, પછી ભગવાનના ચરણોમાંથી પ્રગટ થયા, ત્યાર પછી મહાદેવજીની જટામાં નિવાસ કરવા લાગ્યા. મહર્ષિ ગૌતમે પોતાના બ્રહ્મ તેજના પ્રભાવથી યત્નપૂર્વક ભગવાન શિવની આરાધના કરી, જેના પરિણામે બ્રહ્મગીરી પર આવ્યા અને ત્યાંથી પૂર્વ સમુદ્રને જઈને મળ્યા. ભગવતી ગોદાવરી સર્વ તીર્થમય છે. એ મનુષ્યને મનવાંછિત ફળ આપે છે. તેમનો પ્રભાવ સૌથી ચઢિયાતો છે. હું ત્રણે લોકમાં કોઈ તીર્થ ગોદાવરીથી મોટું માનતો નથી. તેમના જ પ્રભાવથી મનની બધી અભિલાષા પૂર્ણ થાય છે. આજે પણ તેમના મહિમાનું સંપૂર્ણ વર્ણન કોઈ કરી શકે એમ નથી. બધા ભક્તિપૂર્વક તેમની વંદના કરે છે. સાક્ષાત બ્રહ્મ જ છે. નારદ, મને તો સૌથી વધીને આશ્ચર્યની વાત એ લાગે છે કે મારી વાણીમાં ગંગાના ગુણોનું વર્ણન સાંભળીને પણ ત્રણેય લોકમાં રહેનારા સૌ કોઈની બુદ્ધિ તેમના તરફ કેમ આકર્ષિત થઈ નથી જતી. નારદજીએ કહ્યું, ભગવાન, આપ ધર્મ અર્થ કામ તથા મોક્ષના જ્ઞાતા અને ઉપદેશક છો. આપની વાણીમાં રહસ્યો સહિત વેદ પુરાણ સ્મૃતિ અને ધર્મશાસ્ત્ર વગેરે બધું જ પ્રતિષ્ઠિત છે. તેથી આપ એ જણાવો કે તીર્થ દાન યજ્ઞ તપ દેવ પૂજન મંત્ર જપ અને સેવામાં સૌથી શ્રેષ્ઠ શું છે? ભગવાન, આપ જેવું કહેશો તેવું જ થશે. તેનાથી અન્યથા કોઈ વાત હોઈ શકતી નથી. તેથી મારી આ શંકાનું નિવારણ કરો. બ્રહ્માજી બોલ્યા, નારદ, સાંભળો, હું રહસ્યમય ઉત્તમ ધર્મનું વર્ણન કરું છે. તીર્થ ચાર પ્રકારના છે. યુગ પણ ચાર જ છે. ત્રણ ગુણ, ત્રણ પુરુષ અને ત્રણ જ સનાતન દેવતા છે. સ્મૃતિઓ સહિત વેદ ચાર છે. પુરુષાર્થ પણ ચાર છે અને વાણીના પણ ચાર ભેદ છે. આ બધા સમાન છે. ધર્મ સર્વત્ર એક જ છે, કેમ કે તે સનાતન છે. સાધ્ય અને સાધનાના ભેદથી તેના અનેક રૂપ માનવામાં આવ્યા છે. ધર્મના બે આશ્રય છે, દેશ અને કાળ. કાળને આશ્રિત જે ધર્મ છે તે સદા ઘટતો વધતો રહે છે, યુગો પ્રમાણે તેમાં એક એક ચરણ ઓછો થાય છે. કાળ આશ્રિત ધર્મ પણ દેશમાં સદા પ્રતિષ્ઠિત રહે છે. યુગોનો સહી થવા છતાં પણ દેશ આશ્રિત ધર્મની હાનિ થતી નથી. જે ધર્મ બંને આશ્રયોથી હીન છે તેનો અભાવ થઈ જાય છે. તેથી દેશને આશ્રિત રહેનારો ધર્મ તેના ચારે ચરણોથી પ્રતિષ્ઠિત હોય છે. દેશ આશ્રિત ધર્મ અલગ અલગ દેશોમાં તીર્થરૂપે સ્થિત રહે છે. સતયુગમાં ધર્મ દેશ અને કાળ બંનેને આશ્રિત હોય છે. ત્રેતામાં તેના એક ચરણ, દ્વાપરમાં બે ચરણ અને કલયુગમાં તેના ત્રણ ચરણો ઓછા થઈ જાય છે. દ્વાપર અને કલીમાં ક્રમશઃ અડધા અને ચતુર્થાંશ રૂપમાં શેષ રહીને ધર્મ ચાલુ રહે છે. કલયુગમાં તેની સ્થિતિ સંકટમય હોય છે. જે આ પ્રમાણે ધર્મને જાણે છે તેના ધર્મની હાનિ થતી નથી. જે ઘરેથી તીર્થયાત્રાએ જવા ઈચ્છે છે તેની સામે અનેક પ્રકારના વિઘ્નો આવે છે. પરંતુ જે મનુષ્ય તે વિઘ્નોના મસ્તક પર પગ મૂકીને ગંગાજીની પાસે જતો નથી તેણે પોતાના જીવનમાં શું પ્રાપ્ત કર્યું? ગૌતમીના પ્રભાવનું વર્ણન થઈ શકે એમ નથી. સાક્ષાત ભગવાન સદાશિવ પણ તેનું વર્ણન કરવામાં અસમર્થ છે. મેં સંક્ષેપમાં ઇતિહાસ સહિત ગંગાના મહાત્મ્યનું પ્રતિપાદન કર્યું છે. ચરાચર જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું જે પણ સાધન છે તે બધું આ વિસ્તૃત ઇતિહાસમાં સ્થિત છે. એમાં વેદોક્ત શ્રુતિઓનું સંપૂર્ણ રહસ્ય છે. જગતના કલ્યાણ માટે જે ઉત્તમ સાધન, જે ઉત્તમ પ્રભાવવાળું પ્રાચીન તીર્થ છે તેનું જ વર્ણન કરવામાં આવ્યું છે. જે આ મહાત્મ્યનો એક શ્લોક અથવા એક પદ પણ ભક્તિપૂર્વક વાંચે કે સાંભળે છે તે પુણ્યનો ભાગી થાય છે. ગંગાનું આ ઉત્તમ મહાત્મય કલીના દોષોની નિવૃત્તિ કરનારું છે, સર્વ પ્રકારની સિદ્ધિ અને મંગલ કરનારું છે. સંસારમાં એ સમાદરને યોગ્ય છે. એને વાંચવા કે સાંભળવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે કોઈ સો યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે તે બધા પાપથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. ત્રણે લોકમાં 3.5 કરોડ તીર્થ છે. તે બધા બૃહસ્પતિ જ્યારે સિંહ રાશિમાં સ્થિત થાય ત્યારે ગંગાજીમાં સ્નાન કરવા આવે છે. ગંગા ગંગેતી યો બ્રુયાદ યોજના નામ સતેરપિ મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુ લોકમ સ ગચ્છતિ તિસ્ત્રહ કોટયો અર્ધ કોટિશ્ચ તીર્થાનિ ભુવનત્રયે તાનિ સ્નાન્તુમ સમા આયાંતિ ગંગાયા સિંહગે ગુરો. 175 અધ્યાયના 82-83 શ્લોક સંખ્યા. નારદ, આ ગૌતમી મારી આજ્ઞાથી બધા મનુષ્યને સ્નાન કરવા માત્રથી મોક્ષ પ્રદાન કરશે. 1000 અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞ કરવાથી જે ફળ મળે છે તે આ મહાત્મ્યના શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે. નારદ, જેના ઘરમાં મારા દ્વારા કથિત આ પુરાણ છે તેને કલયુગનો કોઈ ભય નથી. આ ઉત્તમ પુરાણ ગમે તે પાત્રતા વિનાના મનુષ્યને આગળ કહેવા યોગ્ય નથી. આ ઉત્તમ પુરાણ ગમે તે પાત્રતા વિનાના મનુષ્યને આગળ કહેવા યોગ્ય નથી. પરંતુ શ્રદ્ધાળુ, શાંત તથા વૈષ્ણવ મહાત્મ્યની સામે જ આનું પઠન, શ્રવણ, કીર્તન કરવું જોઈએ. આ ભોગ અને મોક્ષ આપનારું તથા પાપનાશક પુરાણ છે. આના શ્રવણ માત્રથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. જે પોતાના હાથે લખીને આ ગ્રંથ બ્રાહ્મણોને આપે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને પુનર્જન્મના ફેરામાં પડતો નથી. અધ્યાય 67 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.